વિચારશીલ માણસ માટે ભૂલ અંત નથી, એ શરૂઆત છે. જે માણસ ભૂલ થાય એટલે હાર માનતો નથી, પરંતુ પૂછે છે અહીંથી હું શું શીખી શકું. એ માણસ જ સમય સાથે વધુ મજબૂત બને છે. ભૂલ દરેક કરે છે, પણ વિચારશીલ માણસ ભૂલને ગુરુ બનાવે છે. એ ભૂલને છુપાવતો નથી, એમાંથી પાઠ કાઢે છે, પોતાને સુધારે છે અને આગળ વધે છે. જે ભૂલમાંથી શીખે છે એ ફરી એ જ ભૂલ નથી કરતો, અને જે ફરી ફરી એ જ ભૂલ કરે છે એ જીવનને દોષ આપે છે, વિચારને નહીં. મિત્રો, યાદ રાખીએ, સફળતા સાચા નિર્ણયોથી નથી આવતી, પરંતુ સફળતા ખોટા નિર્ણયોથી મળેલી શીખમાંથી આવે છે. આજે ભૂલ થાય તો નિરાશ ના થઈએ, વિચારશીલ બનીએ. કારણ કે ભૂલ આપણને તોડી રહી નથી, આપણને બનાવે છે.